શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 8મો અધ્યાય 22-23 તામિસ્ત્ર વગેરે નરકોનું વર્ણન નારદજીએ કહ્યું. સનાતન મુને, જેના ફળસ્વરૂપ આ નરકોની પ્રાપ્તિ અનિવાર્ય છે તે વિધવિધ કર્મો ક્યાં છે આ સંબંધમાં સ્પષ્ટ રીતે સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે, નારદ, જે બીજાનું ધન, સ્ત્રી અને પુત્રનું અપહરણ કરે છે તે દુરાત્માને યમરાજાના ભયંકર દૂતો પકડીને લઈ જાય છે. તે દૂતો દ્વારા કાલપાસમાં બંધાયેલો પ્રાણી યાતનાઓ ભોગવવા માટે તામિસ્ત્ર નામના નરકમાં જાય છે. યમદૂતો તેને કોરડા એટલે કે ચાપખા મારે છે, ઢસડે છે અને અનેક યાતનાઓ આપે છે. તે જીવ અત્યંત દુઃખી થાય છે. જે પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના પતિને છેતરીને સમાગમ કરે છે તેને યમરાજના દૂતો અંધ તામિસ્ત્ર નામના નરકમાં લઈ જાય છે. તેની દ્રષ્ટિ અને બુદ્ધિ તરત નાશ પામે છે. ત્યાં તે જીવને અસહ્ય વેદના સહેવી પડે છે. આવા જીવને કપાયેલા વૃક્ષની જેમ નરકમાં પડતા જરા પણ વાર લાગતી નથી. એ જ કારણે નરકોને વિદ્વાનો અંધ તામિસ્ત્ર કહે છે. આ મારું છે ને આ હું છું આવી મમતા રાખીને જે બીજાનો દ્વેષ કરીને પોતાના પરિવારમાં ભરણ પોષણમાં વ્યસ્ત રહેનાર પ્રાણી મૃત્યુ પછી પોતાના અશુભ કર્મના પ્રભાવથી રૌરવ નામના નરકમાં જાય છે. આ નરક અત્યંત ભયંકર છે. આ નરકમાં જેના હાથે જે જે પ્રાણીઓની હિંસા કરવામાં આવી હોય તે બધા પ્રાણીઓ રૂરૂ નામના ભયંકર જંતુ બનીને આ નરકમાં રહે છે. અને જ્યારે મારનાર પ્રાણી ત્યાં પહોંચે ત્યારે તેને અત્યંત દુઃખ આપે છે. આ લક્ષણના કારણે પુરાણ વેતા વિદ્વાનો આ નરકને રૌરવ કહે છે. જૂના વખતના વિદ્વાનો જણાવી ગયા છે કે આ રૂરુ નામનું જંતુ સાપ કરતા પણ ભયંકર હોય છે. આ પ્રમાણે મહારૌરવ નરક પણ છે. યાતના ભોગવવા માટે બીજું સૂક્ષ્મ શરીર લઈને પ્રાણી તે નરકમાં જાય છે. માંસ ખાનારા રૂરુ નામના જંતુ તે નરકમાં પડેલા જીવના માંસને તોડી ખાય છે. નારદ, ઉગ્ર ક્રૂર અને મૂઢ પુરુષ પશુ પક્ષી વગેરે જીવોને મારીને પકડે છે તેને યમદૂતો કુંભી પાક નામના નરકમાં જ્યાં ઉકળતું તેલ હોય છે તેમાં નાખે છે. મરનાર જીવના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા હજાર વર્ષો સુધી મારનાર વ્યક્તિ આ કુંભી પાક નરકમાં રહે છે. પિતા અને બ્રાહ્મણ સાથે વેર રાખનાર મનુષ્યને અગ્નિ અને સૂર્યથી તપેલા કાલસૂત્ર નામના નરકમાં નાખવામાં આવે છે. તેને ભૂખ તરસની પીડા સહેવી પડે છે અને ઉપરથી અગ્નિ અને સૂર્યથી દાઝેલો તે પ્રાણી ક્યારેક બેસે છે, ક્યારેક સૂવે છે અને ક્યારેક ઊભો થઈને દોડવા માંડે છે. દેવર્ષિ, કોઈ વિપત્તિનો સમય ન હોવા છતાં જે મનુષ્ય પોતાના શાસ્ત્ર સંમત માર્ગને ચાતરીને પાખંડ છળખપટનો આશરો લે છે તેવા પાપી વ્યક્તિને યમદૂતો અસીપત્ર નામના નરકમાં નાખે છે. ત્યાં જ્યારે જીવને કોરડાઓ મારે છે ત્યારે તે મારથી દુઃખી થઈને આમ તેમ નાશભાગ કરે છે. અસીપત્ર બંને બાજુ તીક્ષ્ણ ધારવાળા હોવાથી જીવ જ્યારે નાશભાગ કરે છે ત્યારે તેનું બધું શરીર છેદાઈ જાય છે. શરીર છેદાઈ જવાથી હાય હાય હું મરી ગયો કહીને બૂમો પાડે છે. અતિશય દુઃખી થઈને ડગલે ડગલે પડી જાય છે. પોતાના ધર્મથી વિમુખ થઈને પાખંડનો આશ્રય લેનાર મૂર્ખ પ્રાણીને પોતાના કુકર્મનું ફળ ભોગવવું પડે છે. જે પુરુષ રાજા અથવા રાજ્યનો કર્મચારી થઈને અધર્મપૂર્વક શાસન કરે છે તથા બ્રાહ્મણોને શારીરિક સજા કરે છે તે શુકરમુખ નામના નરકમાં પડે છે. બળવાન યમદૂતો તેના શરીરને શેરડીની જેમ યંત્રમાં નાખીને પીલે છે ત્યારે તે અસહ્ય વેદનાથી બૂમો પાડે છે. પરંતુ તેના કુકર્મોના ફળ તેને એન કેન પ્રકારે ભોગવવા પડે છે. નારદ, મચ્છર અને માકડ વગેરે જંતુઓ મનુષ્યનું લોહી ચૂસે છે પરંતુ તે તો બીજાની પીડાને સમજી શકતા નથી, પરંતુ મનુષ્ય બીજાના દુઃખને સમજી શકે છે. તેમ છતાં તે અન્ય વ્યક્તિને દુઃખી કરે તો તે કુકર્મના ફળ સ્વરૂપ તેને અંધકૂપ નામના નરકમાં જવું પડે છે. આ નરક તદ્દન અંધકારમય છે. આ નરકમાં વેર લેવા માટે પશુઓ, પક્ષીઓ, સિંહો, છાપ, સાપ, મચ્છરો, જૂ, માકડ, મધમાખી અને તેને વીછી જેવા ક્રૂર પ્રાણીઓ હોય છે. દયાહીન મનુષ્ય જ્યારે નરકમાં જાય છે ત્યારે આ ક્રૂર પ્રાણીઓ તેને તોડી ખાય છે. ત્યારે કોઈ ભયંકર રોગીની જેમ દુઃખી થઈને તે આમ તેમ ભાગે છે. મનુષ્ય પાસે જે કંઈ ખાવાના પદાર્થો હોય તેને પંચ મહાયજ્ઞો દ્વારા દેવો વગેરેને આપ્યા વિના પોતે એકલો જ ખાય છે, તેવા મનુષ્યને કાગડા જેવો કહ્યો છે. તેવા એકલ પેટા મનુષ્યને મૃત્યુ પછી કૃમિ ભોજન નામના નરકમાં લઈ જવામાં આવે છે. નરકમાં 1 લાખ યોજનનો વિશાળ કૃમિ કુંડ છે. ભોજન બનાવીને પોતે એકલો ખાનાર વ્યક્તિ કીડો થઈને આ કૃમિ કુંડમાં પડે છે. દેવર્ષિ, વિપત્તિનો કાળ સમય ન હોવા છતાં જે બ્રાહ્મણ અથવા બીજા કોઈ વર્ણના લોકોનું જબરજસ્તીથી ધન પડાવી લે છે તે મૃત્યુ પછી સંદસ નામના નરકમાં પડે છે. તેને અગ્નિ લોઢાના ધગધગતા સાણસાઓથી તોડે છે. જે પુરુષ ન ભોગવાય તેવી સ્ત્રી સાથે સમાગમ કરે છે અને જે સ્ત્રી ન ભોગવાય તેવા પુરુષ સાથે સમાગમ કરે છે તે બંનેને તપ્ત સુમિ નામના નરકમાં નાખી યમદૂતો ચાબુકથી મારે છે અને પછી લોઢાની બનાવેલી ધગધગતી સ્ત્રીની મૂર્તિ સાથે ભીડાવે છે. જે મહાન પાપી મનુષ્ય પશુઓ સાથે વ્યભિચાર કરે છે તેને મૃત્યુ પછી યમદૂતો સાલમલી નરકમાં લઈ જાય છે. તે નરક વજ્ર જેવા લોઢાના કાંટાઓથી ભરેલું છે. નારદ, જે રાજા અથવા રાજાના કર્મચારીઓ પાખંડ આચરીને ધર્મની મર્યાદાનું પાલન કરતા નથી તે મર્યાદા ભંગરૂપી પાપને કારણે મર્યા પછી વૈતરણી નરકમાં જાય છે અને નરકની ખાઈ જેવી આ ભયંકર વૈતરણી નદીમાં ધકેલી દે છે. નારદ, આ નરકમાં પડેલા જીવને જળચર જંતુઓ તોડી ખાય છે. તે જીવ ત્રસ્ત થઈને આમ તેમ ભાગે છે. તેનો છુટકારો થતો નથી અને વિવશ થઈને નિકૃષ્ટ કર્મના ફળ ભોગવે છે. તે નદી મળ, મૂત્ર, પરુ, રક્ત, વાળ, હાડકા, નખ, માંસ અને ચરબી જેવા અપવિત્ર પદાર્થોથી ભરપૂર છે. આવી નદીમાં પડીને પાપી જીવ તડફડે છે. જે ઉચ્ચ કુળમાં જન્મ્યા હોવા છતાં શુદ્રોના અધિપતિ બની ગયા છે તે મર્યા પછી પુયોદ નામના નરકમાં જાય છે. તે નરક વિષ્ટા, મૂત્ર, કફ, લોહી અને મળથી ભરપૂર છે. યમરાજાના ક્રૂર દૂતો ખૂબ જ દુરાગ્રહ સાથે આ નરકને પ્રાપ્ત થયેલા જીવને આવી અપવિત્ર વસ્તુ ખવડાવવા વિવશ કરે છે. જે બ્રાહ્મણ જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ લઈને કૂતરા અને ગધડા જેવા પશુઓને પાળે છે, શિકારમાં રુચિ રાખે છે, હિંસા કરે છે, અનિતિ આચરનાર નરાધમ મૃત્યુ પછી પ્રાણરોધ નામના નરકમાં જાય છે. તેમને ત્યાં બાણોથી વિંધવામાં આવે છે. આ અનિતિ આચરનાર જીવોની ત્યાં ભારે દુર્દશા થાય છે. જે મનુષ્ય પોતાના દંભને પોષવા માટે યજ્ઞનું આયોજન કરીને તેમાં પશુ બલિ આપે છે તેમને દેહ છોડ્યા પછી યમદૂતો વિષસન નરકમાં નાખીને કોરડાથી મારે છે. જે બ્રાહ્મણ કામાદ થઈને સગોત્ર સ્ત્રી સાથે સમાગમ કરે છે તે મૂર્ખ વ્યક્તિને યમદૂતો વીર્યથી ભરપૂર લાલાભક્ષ નામના નરકમાં નાખીને જબરજસ્તી વીરપાન કરાવે છે. જે ચોરો, રાજા અથવા રાજપુરુષો અગ્નિથી કોઈને બાળે છે, ઝેર આપે છે, બીજાની સંપત્તિનો નાશ કરે છે તથા ગામ તથા ધન ભંડારોમાં લૂંટ ચલાવે છે તે મૃત્યુ પછી સારમેયાદન નરકમાં પડે છે. ત્યાં 720 વિચિત્ર કૂતરા રહે છે. તે નરકવાસી જીવને તોડી ખાય છે. હે મુને, આ કારણથી આ નરકનું નામ સારમેયાદાન પડ્યું છે. હવે પછી અવિચી વગેરે નરકોનું વર્ણન કરીશ. ભગવાન નારાયણ કહે છે, દેવર્ષિ, જે મનુષ્ય દાન અને સંપત્તિની લેવડ દેવડમાં જૂઠી સાક્ષી આપે છે તેવા પાપ બુદ્ધિવાળા મનુષ્યને દેહ છોડ્યા પછી 100 યોજનથી ઊંચા પર્વત પરથી અવિચી નામના ભયંકર નરકમાં પાડવામાં આવે છે. આધાર વિનાના નરકમાં જીવને ઊંધા મસ્તકે નાખવામાં આવે છે. નરકની પથરાળ જમીન જળ જેવી દેખાય છે, જેના કારણે આ નરકને અવિચી નામ આપવામાં આવ્યું છે. દેવર્ષિ, ત્યાં સર્વત્ર પથ્થરો જ પથરાયેલા છે. તેના પર પડવાથી પ્રાણીના શરીરના તલતલ જેવા ટુકડાઓનું પોટલું બની જવા છતાં તેનું મૃત્યુ થતું નથી, તેથી તે વિવશ થઈને અપાર દુઃખ ભોગવે છે. નારદ જે બ્રાહ્મણ ક્ષત્રિય અથવા વૈશ્ય બેપરવાઈથી મદિરા પીવે છે તેને યમદૂતો અયહ પાન નામના નરકમાં નાખે છે. ત્યાં તેમને અગ્નિમાં ઓગાળેલું લોઢું પીવડાવે છે. હે મુનિ, જે પોતે નીચ કુળમાં ઉત્પન્ન થયો છે, પરંતુ અહંકાર વશ જન્મ તપ વિદ્યા આચાર વર્ણ અથવા આશ્રમમાં પોતાથી શ્રેષ્ઠ પુરુષોનું સન્માન નથી કરતો, તેવા અધમ પુરુષને મૃત્યુ પછી તેનું માથું નીચું કરીને શારકદર્મ નામના નરકમાં લાવીને અસહ્ય યાતનાઓ આપવામાં આવે છે. મુનિવર કામાદ મનુષ્ય નરબલી આપીને ભૈરવ યક્ષ વગેરેની સાધના કરે છે, તથા જે સ્ત્રીઓ નર પશુનું માંસ ખાય છે તે રક્ષોગણ ભોજન નરકમાં જાય છે. ત્યાં તેમના દ્વારા મરાયેલા પ્રાણીઓ રાક્ષસના રૂપમાં રહેતા હોય છે. બલિ આપનાર અને તે બલિનું માંસ ખાનાર જીવવા નરકમાં જાય ત્યારે તે રાક્ષસો કુહાડીઓથી તેમને કાપે છે અને તેમનું લોહી પીને નાચે છે, કૂદે છે અને ગાયન ગાય છે. નારદ, શહેર ગામ કે જંગલ ગમે ત્યાં રહેનાર દરેક પ્રાણીની જીવવાની ઈચ્છા હોય છે. જે પ્રાણીઓનું જીવન વિશ્વાસુ લોકો પર નિર્ભર છે તે પ્રાણીઓને ફોસલાવીને પોતાની પાસે બોલાવીને પોતાના મનોરંજન માટે તેમના શરીરમાં કાંટા ભોકીને અથવા દોરડાથી તેને બાંધીને ત્રાસ આપનાર મનુષ્ય મર્યા પછી શુલપ્રોત નામના નરકમાં જાય છે. તેમના શરીરમાં સૂળો ભોંકાવી તેમના શરીરમાં સૂળો ભોંકાવવામાં આવે છે. તે જીવને ભૂખ તરસથી ભારે પીડા સહન કરવી પડે છે. કંક અને બટેર વગેરે જેવા તીક્ષ્ણ ચાંચવાળા પક્ષીઓ ચાંચો મારે છે ત્યારે તે જીવને પૂર્વે કરેલા પાપોની સ્મૃતિ થાય છે. હે બ્રાહ્મણ, જે ક્રૂર સ્વભાવના માણસો સાપની જેમ પ્રાણીઓને ત્રાસ આપે છે, તે 5 અને 7 મોઢાવાળા સર્પોથી ઉભરાતા દંદ શુક નામના નરકમાં જાય છે. ક્રૂર સ્વભાવના સર્પો ચારે બાજુથી આવીને જીવને ઉંદરની જેમ ગળી જાય છે. જે મનુષ્ય કોઈને અંધારી કોટડી અથવા અંધારા ઘરમાં રહેવા માટે વિવશ કરે છે તેને મર્યા પછી યમદૂતો અવહારોધ નામના નરકમાં લઈ જાય છે. તેને ત્યાં અંધારી જગામાં રાખીને ધુમાડાથી કષ્ટ આપવામાં આવે છે. જે બ્રાહ્મણ પોતે ઘરનો માલિક હોવા છતાં પોતાનો ત્યાં સમય પર આવેલા અતિથિઓને ક્રોધ દ્રષ્ટિથી જુએ છે, જાણે તેમને ભસ્મ કરવા ઈચ્છતો હોય, તેવા પાપી બ્રાહ્મણને મૃત્યુ પછી યમદૂતો એવા નરકમાં લઈ જાય છે જ્યાં કાગડા કંક અને ગીધ જેવા અનેક ક્રૂર પક્ષીઓ વજ્ર જેવી ચાંચથી નરકમાં ગયેલા જીવની આંખો કાઢી લે છે. આવા શરીરના પરિવર્તનને લીધે આ નરકનું નામ પર્યાવર્તન રાખવામાં આવ્યું છે. જે આ જન્મમાં પોતાને ધનવાન સમજીને અભિમાનથી બીજાને વક્ર દ્રષ્ટિથી જુએ છે, જે શંકાશીલ છે તથા ધન કમાવાની અને ખર્ચની ચિંતાથી ઘેરાયેલો રહે છે, જેનું હૃદય અને મોઢું સદા શુષ્ક રહે છે, જેને ક્યાંય શાંતિ મળતી નથી તથા જે યક્ષની જેમ સંપત્તિની રક્ષામાં જ લાગેલો રહે છે, તેવો અધમ મનુષ્ય મર્યા પછી પોતાના અશુભ કર્મોના પ્રભાવથી યમદૂતો દ્વારા શુચિમુખ નામના નરકમાં લઈ જવામાં આવે છે. તે વ્યક્તિના અંગોને યમદૂતો કપડાની જેમ સીવે છે. દેવર્ષિ નારદ, પાપ કર્મ કરવાવાળા મનુષ્યને યાતના ભોગવવા માટે આ પ્રમાણે સેંકડો અને હજારો પ્રકારના નરક છે. તેમાંના થોડા નરકોનું વર્ણન કર્યું છે અને ઘણા એવા છે જેના સંબંધમાં એક શબ્દ પણ કહેવામાં આવ્યો નથી. મુને, આ બધા નરક અતિ કષ્ટપ્રદ છે. પાપી જીવોને એમાં જવું પડે છે. ધર્મપરાયણ મનુષ્ય સુખદાયી લોકમાં જાય છે. મુનિવર, મેં જે રીતે દેવીની પૂજા અને આરાધના રૂપ ધર્મ છે તે તમને કહ્યો છે, આના અનુષ્ઠાનથી મનુષ્ય નરકમાં જતો નથી. કારણ કે ભગવતીને પૂજ્યા હોય, ભગવતી તેનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દે છે. અધ્યાય 22-23 સમાપ્ત. બોલો શ્રી અંબે માથે કી જય.